શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 50મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, યજ્ઞોપવિત સંસ્કાર પામેલા અને વેદાધ્યયનમાં તત્પર થયેલા વિપ્રને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય તો નૈષ્ઠિક બ્રહ્મચારી થવાની ઈચ્છા કરવી, ને તત્કાળ તેણે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યને શરણે જવું અને આચાર્ય શરણે આવેલા વિપ્રને પ્રથમ અભયદાન આપવું, ને પછીથી વિધિને જાણતા બ્રાહ્મણને બોલાવી પોતાના શરણે આવેલા તે વિપ્રને પોતાના આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારી દ્વારા જ નૈષ્ઠિક વ્રત અપાવવું. હે પુત્રો, તેમાં સર્વતોભદ્ર મંડળમાં શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું પૂજન કરાવી શિષ્યને મુંજની મેખલા ધારણ કરાવવી, બે કૌપીન, બે ઉપર ધારણ કરવાના વસ્ત્રો, મૃગચર્મ, પલાશનો દંડ, વાંસનો દંડ તથા તાંબાનું કમંડળું આપવું. પછી આચાર્યે તે શિષ્યને વૈષ્ણવી ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવો. આ ગાયત્રી મંત્રના નારદજી ઋષિ છે, ગાયત્રી છંદ છે, શ્રીહરિ દેવતા છે. ઋષિ આદિકનું જ્ઞાન ન હોય તો જપનારને કોઈ ફળ મળતું નથી. તેથી તેમના જ્ઞાન સાથે આચાર્યે આ મંત્રનો શિષ્યના જમણા કાનમાં 3 વાર ઉપદેશ કરવો, ને આનંદ જેના અંતમાં છે એવા કૃષ્ણાનંદ, નારાયણાનંદ એવા નામ ધારણ કરાવવા. હે પુત્રો, પછી ગુરુએ નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો હિત કરતા ધર્મશાસ્ત્રમાં કહેલા ધર્મોનો તથા બ્રહ્મચારીના ધર્મોનો તથા અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યની રીતનો શિષ્યને ઉપદેશ કરવો, અને શિષ્યે ચંદન પુષ્પાદિકથી ગુરુનું પૂજન કરી દંડવત પ્રણામ કરવા અને ગુરુએ કહેલા પોતાના ધર્મોમાં સદાય વર્તવું. એમ કરતા આ બ્રહ્મચારી જ્યારે નૈષ્ઠિક ધર્મોમાં પરિપક્વ દશા પ્રાપ્ત કરે ત્યારે આચાર્યે મહાદીક્ષા પ્રદાન કરવી. તેમાં ગુરુએ પ્રથમ શિષ્યની પરીક્ષા કરવી. મહાદીક્ષા સ્વીકારવા તત્પર થયેલો તે શિષ્ય તેની નૈષ્ઠિક ધર્મમાં સ્થિરતા કેવી છે, સત્શાસ્ત્રોનું અધ્યયન કેવું છે, જીવન પર્યંત સેવા કરી શકે તેવું સેવક ધર્મને અનુકૂળ તેમનું જીવન છે કે કેમ, તેમના જ્ઞાતિજનોનો ઉપદ્રવ છે કે નહીં, તેમજ તેમના શરીરમાં કોઈ ખોડખાપણ તો નથી ને, વગેરેની પરીક્ષા કરી પછી તે બ્રહ્મચારીને મહાદીક્ષા આપવી. હે પુત્રો, દીક્ષાના આગલા દિવસે દેહની શુદ્ધિને માટે ઉપવાસ કરાવવો, ને પછી એકાદશી કે દ્વાદશીના દિવસે વિધિપૂર્વક ગુરુએ દીક્ષા આપવી. તે વિધિમાં ગુરુએ પૂર્વની જેમ પ્રથમ બ્રાહ્મણ દ્વારા સર્વતોભદ્ર મંડળ રચાવી શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન અને હોમ વિધિ પ્રમાણે કરાવવો. પછી ગુરુએ 2 શ્વેત વસ્ત્રો ને 2 બેવડી તુલસીની કંઠી તે બ્રહ્મચારીને અર્પણ કરવી, ને બંને બાહુ ઉપર શંખચક્રની ચંદન મુદ્રાની છાપ અર્પણ કરવી. પછી ગુરુને નમસ્કાર કરી પૂર્વ સન્મુખ બેઠેલા શિષ્ય બ્રહ્મચારીને ઉત્તર સન્મુખ બેઠેલા આચાર્યે અષ્ટાક્ષર મહામંત્રનો ઉપદેશ કરવો. જમણા કાનમાં 3 વાર મહામંત્રનો ઉપદેશ આપી ગુરુએ તેમને ધર્મોનો ઉપદેશ કરવો, ને કહેવો કે હે શિષ્ય, તમારે આજથી તમારી માતા કે ગુરુપત્ની સાથે પણ ક્યારેય બોલવું નહીં. તમારે મનુષ્ય જાતિની સ્ત્રીનો આકાર જોવો નહીં. અજાણતા પણ સ્ત્રીનું મુખ સ્પષ્ટ દેખાઈ જાય તો એક ઉપવાસ કરવો. હે શિષ્ય, જે પ્રકારે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ ન થાય એ પ્રકારે જ તમારે વર્તવું, તેમજ જે રીતે સ્ત્રીના સ્પર્શનો ત્યાગ કરવો તે જ રીતે ધનના સ્પર્શનો પણ ત્યાગ રાખવો, તેનો સ્પર્શ ક્યારેય ન કરવો. વળી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા તમારે પ્રતિદિન સદગ્રંથોનો પાઠ પોતાની શક્તિને અનુસારે આદરપૂર્વક કરવો. હે પુત્રો, આ પ્રમાણે ગુરુ જ્યારે કહે ત્યારે તે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ભલે તમે જેમ કહો છો તેમ જ હું કરીશ, આ પ્રમાણે બોલવું ને ગુરુને નમસ્કાર કરવા, તેમજ ભક્તજનો તથા સાધુજનોને પણ નમસ્કાર કરવા ને ગુરુના વચનમાં સ્થિર રહેવાય એમ વર્તવું. હે પુત્રો, આ બ્રહ્મચારીની મહાદીક્ષા પ્રદાનમાં આટલો જ વિશેષ વિધિ જાણવો, બાકીનો વિધિ તો પૂર્વની પેઠે જ સર્વે સામાન્ય જાણવો. મહાદીક્ષા સ્વીકારવાથી બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રહ્મચારીને બ્રહ્મચર્ય વ્રતની અતિશય દૃઢતા થાય છે, તેથી આ લોકમાં તે બ્રહ્મચારી ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યના માધ્યમથી મહાદીક્ષા ગ્રહણ કરી તેમણે કહેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ આચાર્યોને કહેલા બ્રહ્મચારીઓ માટેના દીક્ષાવિધિનું નિરૂપણ કર્યું. એ નામે 50મો અધ્યાય પૂર્ણ થયો.